શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય ત્રીજો. શતાનંદ વિપ્ર કહે છે, હે બદ્રીપતિ શ્રી નારાયણ ભગવાન, હું આપની સ્તુતિ કરું છું. કરુણાના સાગર શ્રી વાસુદેવ, આપ આ ભરતખંડના મુમુક્ષુ ભક્તજનોના કલ્યાણને માટે દેવર્ષિ રૂપે કલ્પપર્યંત તીવ્ર તપને કરનારા મહામુનિવર છો. નારદાદી મુનિમંડળો તમારા ચરણકમળની સેવા કરે છે. તમે પક્ષીઓના માળાએ રહિત ઘેઘોર વિશાખા નામની બોરડીના વૃક્ષનીચે વેદિકા ઉપર બેસી તનુ આદિ મુનિઓ આગળ વેદોના રહસ્યને પ્રગટ કરનારા છો. દેવાધિપતિ ઇન્દ્રદેવને મોહ ઉપજાવનારા ગંધર્વોના ગાયક વૃંદો અને અપ્સરાઓના સમુદાય સાથે સુગંધિમાન વસંત ઋતુના વાયુદેવે સહિત આવેલા કામદેવને એક ક્ષણવારમાં પરાભવ કરનારા આપની હું સ્તુતિ કરું છું. મોટા મોટા તપસ્વીઓને જીતી જનારો ક્રોધ વિષમ પરિસ્થિતિમાં પણ તમારા અંતઃકરણને ક્યારેય પણ સ્પર્શ કરવા સમર્થ બનતો નથી. તેમજ અન્ય લોભ મોહ આદિ અંતઃશત્રુઓ પણ તમારાથી થરથર કંપે છે એવા બદ્રીપતિ નારાયણ, આપની હું સ્તુતિ કરું છું. તમે મનોરથોથી પરિપૂર્ણ છો, તેમજ પૂર્ણ મનોરથવાળા મહાયોગીઓના સ્વામી છો. છતાં પણ અખિલ નૈષ્ઠિક બ્રહ્મચારીઓના સમુદાયને શિક્ષણ આપવા, દૈવ સંબંધી અગ્નિહોત્ર આદિ અને પિતૃ સંબંધી શ્રાદ્ધ આદિ કર્મોનું તે સમયે અનુષ્ઠાન કરો છો એવા આપ બદ્રીપતિની હું સ્તુતિ કરું છું. આ લોકમાં સમસ્ત જીવપ્રાણી માત્રના સુખમાં કારણભૂત એવા વેદાદિ અખિલ શતશાસ્ત્રોનું પ્રવર્તન નૈષ્ઠિક બ્રહ્મચારી એવા આપના થકી જ થાય છે. કારણ કે એ પ્રવર્તન કાર્યને બ્રહ્માદિ દેવતાઓ પણ કરી શકતા નથી એવું એ દુષ્કર કામ છે જે તમારા થકી જ શક્ય બને છે એવા આપ બદ્રીપતિની હું સ્તુતિ કરું છું. આ ભૂમિમાં જે જે પુરુષો દુઃખમય સંસ્કૃતિના ભયથી ઉત્પન્ન થયેલા તીવ્ર વૈરાગ્યના વેગથી નિવૃત્તિ ધર્મનો આશ્રય કરે છે અને તે સમસ્ત પુરુષો જો આપની જ એક શરણાગતિ સ્વીકારી તમારે જ શરણે રહે છે તે જ આ લોકમાં સુખી થાય છે એવા આપ બદ્રીપતિની હું સ્તુતિ કરું છું. આપના ચરણકમળના મકરંદ રસમાં લુબ્ધ બનેલો એક રંક જન પણ આ સમસ્ત બ્રહ્માંડના સુખની ઈચ્છા રાખતો નથી, કારણ કે તેને બધું નકારું લાગે છે. એવા સુખના અને આનંદના મહાસાગર આપ બદ્રીપતિની હું સ્તુતિ કરું છું. હે ભગવાન, આપના પ્રત્યક્ષ દર્શન કરવાનો મનોરથ ઘણા વખતથી મારા મનમાં હતો, તે આજ આપના પ્રત્યક્ષ દર્શનથી પરિપૂર્ણ થયો છે. આપ કરુણારસથી ભરેલા છો, હું આપના ચરણકમળને ભક્તિભાવપૂર્વક ભજું છું. આપ મારા ઉપર નિરંતર આવું દર્શન થયા કરે એવી દયા કરો. આ પ્રમાણે શતાનંદ વિપ્રે ભગવાનની સ્તુતિ કરી તેનું સ્તવન સાંભળી પોતાના આશ્રિત ભક્તજનો માટે કલ્પવૃક્ષ સમાન ભગવાન નારાયણ ઋષિ કહેવા લાગ્યા, હે બ્રહ્મચારી, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. સમસ્ત ભક્તજનોના સકલ મનોરથને પૂર્ણ કરનાર મારી પાસેથી તમે કંઈક વરદાન માંગો. ભગવાનનું આવું વચન સાંભળી તે ભગવાનની અખંડ સેવામાં રહેવાની ઉત્કટ ઈચ્છાવાળા શતાનંદ વિપ્ર ભગવાન નારાયણ ઋષિને નમસ્કાર કરી બંને હાથ જોડી હર્ષથી કહેવા લાગ્યા, હે સર્વાંતર્યામી, આપ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને સદૈવ આપની સમીપે રાખો અને આપની સેવા કરવાનો નિત્ય અવસર આપો. આ લોકને વિશે આપના સાનિધ્યમાં નિવાસ કરી આપના ગુણોનું સંકીર્તન કરવા મારું મન તલસે છે. આપના પાવનકારી ગુણાનુવાદથી મારી વાણી સફળ બનશે. હે પ્રભુ, હું આપની પાસેથી અષ્ટ સિદ્ધિઓ કે સામ્રાજ્યના વૈભવ સુખની બિલકુલ ઈચ્છા રાખતો નથી, કારણ કે માયાના વિકારભૂત પંચવિષયોના સાંસારિક સુખમાંથી મને વૈરાગ્ય થયો છે. શતાનંદ વિપ્રનું આવું વચન સાંભળી નારાયણ ઋષિ કહેવા લાગ્યા, હે બ્રહ્મન, તમે મહાબુદ્ધિશાળી મુમુક્ષુ છો. મારી સેવા કરવાનો તમે બહુ રૂડો નિર્ણય કર્યો છે, પરંતુ અત્યારે હું પૃથ્વી ઉપર ઉત્તર કૌશળ દેશમાં ધર્મદેવ અને ભક્તિદેવી થકી પ્રગટ થયો છું અને હરિ એવા નામથી પ્રસિદ્ધ છું. તેમાં પણ અત્યારે હું પશ્ચિમ પાંચાળ દેશમાં ઉન્મત્ત ગંગાના તીરે દુર્ગપુર નામના નગરને વિશે વિરાજમાન છું. તમે ત્યાં મારી સમીપે આવજો, હું તમને મારી સેવામાં જરૂર રાખીશ, તેમાં લેશમાત્ર પણ સંશય નથી. તમારા અંતરમાં મારા ગુણાનુવાદો ગાવાની ઈચ્છા વર્તે છે, તેથી તમે મારા ચરિત્રોથી ભરપૂર મહાન ગ્રંથની રચના કરનારા થશો. મારી સેવામાં રહેવાનો તમારો મનોરથ હું પૂર્ણ કરીશ. એથી પૃથ્વી ઉપર જે સ્થળે હું પ્રગટપણે બિરાજું છું તે સ્થળ શોધીને મને મળો. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી નારાયણ ઋષિ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી શ્રી નારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શનથી મનોરથ પૂર્ણ થતા શતાનંદ વિપ્ર મનમાં અતિ પ્રસન્ન થયા અને દ્વાદશીના પ્રાતઃકાળે વ્રત સમાપ્તિમાં પારણા કરી પશ્ચિમ પાંચાળ દેશ તરફ જવા પ્રયાણ કર્યું. ભગવાન નારાયણના દર્શનથી મહાનંદ પામેલા તે શતાનંદ વિપ્ર 2 માસે ગુજરાતનું પ્રસિદ્ધ શ્રીનગર શહેર અમદાવાદમાં આવ્યા. અહીં તેમને એવું સાંભળવા મળ્યું કે પશ્ચિમ પંચાળ દેશથી ડભાણપુરીમાં આવેલા નૈષ્ઠિક વ્રતવાળા શ્રી સહજાનંદ સ્વામી મહાવિષ્ણુયાગ યજ્ઞ કરે છે. સહજાનંદ સ્વામી ભગવાન શ્રી નારાયણનો અવતાર છે, તેમના દર્શનનો લાવો લેશું, ઈચ્છિત ભાવતા ભોજન જમીને ધનની દક્ષિણા પણ પ્રાપ્ત કરશું, ચાલો ડભાણ. આ પ્રમાણેની બ્રાહ્મણોની વાણી શતાનંદ વિપ્રે શ્રીનગરમાં સાંભળી. મહાવિષ્ણુયાગના દર્શન કરવા જતા બ્રાહ્મણોના સમુદાયની સાથે મળીને શતાનંદ વિપ્ર પણ બીજે દિવસે ડભાણપુરીમાં આવ્યા. આ નગરમાં મહાવિષ્ણુયાગમાં શ્રીહરિના દર્શન કરવાની ઈચ્છાથી દેશ દેશાંતરમાંથી આવેલા ભક્તજનોની ભીડ જામી હતી. દર્શનાર્થીઓ હાથમાં અનેક પ્રકારની ભેટ સોગાદો લઈને શ્રીહરિના દર્શન કરવાની ઉત્કંઠાથી પંક્તિબદ્ધ ઊભા હતા. આવી ભીડ વચ્ચે રહેલા ભગવાન શ્રીહરિના શતાનંદ વિપ્રને દર્શન થયા. ભગવાન શ્રીહરિ ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા હતા. નવીન મેઘની સમાન શ્યામ શરીરે શોભતા નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશને ધારી રહેલા એવા શ્રીહરિની કાંતિ ચંદ્રમાની સમાન શોભતી હતી અને ભક્તજનોના નેત્રો અને મનને આનંદ ઉપજાવતા વિરાજમાન હતા. શ્રીહરિએ રત્નજડિત સુવર્ણના આભૂષણો અને વિવિધ પુષ્પોની માળાઓ ધારણ કરી હતી. શરીર ઉપર અનેક બહુમૂલ્યવાળા વસ્ત્રો શોભી રહ્યા હતા, તેમજ ભક્તજનોના સમુદાયે ભાલમાં સુગંધિમાન કેશરચંદનની અર્ચા કરી પૂજન કર્યું હતું. ભગવાન શ્રીહરિ દેશ દેશાંતરમાંથી આવેલા ભક્તજનોની ભીડમાંથી અર્પણ કરાયેલા પુષ્પના હારોને હાથમાં ધારેલી છડી વડે ગ્રહણ કરી રહ્યા હતા, તેમજ મંદ મંદ હાસ્ય કરતા ભગવાન શ્રીહરિ પોતાની પૂજામાં આવેલા સોનામહોરો, રૂપામહોરો, ધન, દ્રવ્ય, વસ્ત્ર તથા અલંકારો રાજી થઈને દાનમાં અર્પણ કરી રહ્યા હતા. આવા શ્રીહરિના અદ્ભુત દર્શન કરી તે શતાનંદ વિપ્રે પૃથ્વી ઉપર દંડની જેમ પડી શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી 2 હાથ જોડી કહેવા લાગ્યા કે હે નારાયણ, હે શ્રીહરિ, તમારો વિજય થાવો. બદરિકાશ્રમને વિશે પોતે નારાયણ ઋષિ સ્વરૂપે જે વરદાન આપ્યું હતું તેને સફળ બનાવવા પ્રસન્ન થયેલા ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ શતાનંદ વિપ્રને નામ, ગોત્ર, દેશ આદિક સ્વાગત પ્રશ્નો કરી તેમનું સન્માન કર્યું. શરણે આવેલાને અભયદાન આપનારા કરુણાના મહાસાગર ભગવાન શ્રીહરિ સહજાનંદ સ્વામીએ શતાનંદ વિપ્રને પોતાના ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા આપી શતાનંદ મુનિ નામ ધારણ કરાવી પોતાની સમીપે રાખ્યા. આ પ્રમાણે ભગવાનના સમીપની સેવાની પ્રાપ્તિથી શતાનંદ મુનિનો મનોરથ પરિપૂર્ણ થયો. તેથી પ્રસન્ન મનવાળા શતાનંદ મુનિ શ્રીહરિના યશોનું વર્ણન કરવાની અતિ ઉત્કંઠાવાળા થઈ ઈચ્છા મુજબ મળેલી સેવાને કરતા કરતા શ્રીહરિના સાનિધ્યમાં જ રહેવા લાગ્યા. ભગવાન શ્રીહરિની કૃપાથી સાત્વિક બુદ્ધિવાળા તે શતાનંદ મુનિને અષ્ટાંગ યોગના અભ્યાસ વિના પણ અલ્પ સમયમાં જ સહજ સમાધિ દશા પ્રાપ્ત થઈ. શતાનંદ મુનિ પોતાના હૃદયકમળમાં શ્રીહરિનું ધ્યાન કરતા હતા ને અચાનક પૂર્વે બદ્રિકાશ્રમમાં પ્રત્યક્ષ જોયેલા બદ્રીપતિ નારાયણ ઋષિના પ્રત્યક્ષ દર્શન થયા અને ક્ષણવારમાં જ વીજળીની માફક એ ઋષિ સ્વરૂપ અંતર્ધાન થઈ ગયું અને પછી તરત જ હૃદયમાં દિવ્ય તેજોમય અક્ષરધામને વિશે વિરાજમાન સમગ્ર ઐશ્વર્ય સંપન્ન અને અનંત અક્ષરમુક્તોની સેવાને સ્વીકારતા પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિના દર્શન થયા. ત્યાર પછી શ્રીહરિએ શતાનંદ મુનિને આનંદ ઐશ્વર્યથી સભર એવા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ આદિ અલૌકિક દિવ્યધામોના દર્શન કરાવ્યા. તેમજ ધર્મ, ભક્તિ અને મરિચ્યાદિક ઋષિમુનિઓ આ પૃથ્વી પર જે રીતે પ્રગટ્યા તથા પોતે સ્વયં ભગવાન જે રીતે પ્રગટ્યા તેનું દર્શન કરાવ્યું, તેવી જ રીતે તે સર્વેના જન્મ પહેલાંના રૂપોનું અને મનુષ્ય જન્મ પછીના રૂપોનું પણ જ્ઞાન કરાવ્યું. આ રીતે પોતાના જન્મની સાથે આ પૃથ્વી પર જન્મેલા પોતાના ભક્ત જે નરનારી હતા તે સર્વેના મુક્ત સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ બંને રૂપોનું દર્શન શતાનંદ મુનિને શ્રીહરિએ કરાવ્યું. ત્યાર પછી અતિ સમર્થ એવા ભગવાન શ્રીહરિએ શતાનંદ મુનિને ભૂતકાળમાં પોતાના સહિત ધર્મભક્તિ અને અનંત મુક્તોના જે રીતે જે કુળમાં જન્મ થયા, તેઓએ જે જે કર્મો કર્યા, તેઓના જન્મકર્મમાં જે કાંઈ ઘટનાઓ ઘટી તે સર્વેનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું. પોતાના દર્શન માત્રથી હજારો મનુષ્યોને થઈ જતી સમાધિ આદિ અનંત ઐશ્વર્યવાળી ઘટનાઓનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું. તેમજ વર્તમાનમાં પોતાનાએ સહિત તે સર્વે જ્યાં રહેલા છે ને તેના જીવનકર્મની સાથે જે ઘટનાઓ ઘટી રહી છે તે સર્વેનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું અને ભવિષ્યમાં પોતાનાએ સહિત આ પૃથ્વી ઉપર પ્રગટેલા સર્વે મુક્ત એવા નરનારીઓના જીવનકર્મની સાથે જે ઘટનાઓ ઘટવાની છે તે સર્વેનું પ્રત્યક્ષ દર્શન શ્રીહરિએ કરાવ્યું. આ પ્રમાણે મહાબુદ્ધિશાળી તે શતાનંદ મુનિ ભગવાન શ્રીહરિની કૃપાથી ભગવાન જેવા સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિકાલગ્ન થયા અને પૂર્વે કહેલી સર્વે હકીકત યથાર્થપણે જાણવા લાગ્યા. તેમજ શતાનંદ મુનિએ પોતે પણ મૈત્રેય ઋષિનો અવતાર છે આ પણ જાણ્યું. આ પ્રમાણે સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી સમાધિમાંથી બહાર આવેલા પ્રસન્ન મનવાળા નૈષ્ઠિક બ્રહ્મચારી એવા શતાનંદ સ્વામી શ્રીહરિના ગુણચરિત્રોનું ગ્રંથમાં વર્ણન કરી પોતાના દ્વારા જ્ઞાન અને વિદ્યાને સફળ બનાવવા માટે શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા, હે પ્રભુ, અનેક પ્રકારના પ્રબંધ રૂપે આપના યશનું વર્ણન કરતા ગ્રંથ દ્વારા મારા જ્ઞાનને હું સફળ બનાવવા ઈચ્છું છું, તો ઉત્સાહી મને ગ્રંથ રચવાની આજ્ઞા આપો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજા, આ પ્રકારના શતાનંદ સ્વામીના નિષ્કપટ વચન સાંભળી શ્રીહરિ કહેવા લાગ્યા, હે મુનિ, તમારા મનોરથ સફળ થશે, તમે મારી સાથે ગઢપુર ચાલો. એ ઉત્તમ ગઢપુર નગરમાં મને ગોપીનાથ ભગવાનનું મંદિર કરવાની ઈચ્છા છે. તે અતિ પવિત્ર તીર્થક્ષેત્રમાં તમે સ્થિર મન કરી નિવાસ કરો અને તમને જેવો અનુભવ થયો છે તેવા મારા ચરિત્રોથી સભર ગ્રંથની રચના કરો. હે રાજન, શ્રીહરિના આ પ્રકારના આદેશથી શતાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા અને શ્રીહરિના કહેવા મુજબ તેમની સાથે ગઢપુરમાં આવી બહુકાળ પર્યંત નિવાસ કરીને રહ્યા. પવિત્ર તીર્થ શ્રી ગોપીનાથજી ભગવાનના મંદિરમાં બેસી શતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિના લીલાચરિત્રોથી સભર સત્સંગી જીવન નામે આ ધર્મશાસ્ત્ર ગ્રંથની રચના કરી. ત્યાર પછી પૂર્વાપર અનુક્રમનો મેળ કરી આ શાસ્ત્રનું સંશોધન કર્યું અને ભગવાન શ્રીહરિના અંતર્ધાન થયા પછી મને અને અન્ય પવિત્ર વિપ્ર ભક્તોને આ ગ્રંથનો અભ્યાસ કરાવ્યો. હે રાજન, મારા ગુરુ શતાનંદ સ્વામીનું જન્મ અને કર્મરૂપ દિવ્ય ચરિત્ર મેં તમને સંભળાવ્યું. હવે પછી તેમણે રચેલા આ સત્સંગી જીવન શતશાસ્ત્રની કથા સંભળાવું છું. આ શાસ્ત્રમાં 6 પ્રકારના સંપૂર્ણ ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આ શાસ્ત્ર શ્રીહરિના લીલાચરિત્રોથી ભરપૂર અને અદ્ભુત છે. આ શાસ્ત્ર પૃથ્વી પરના રસિક મનુષ્યોના મનને રંજન કરનાર અને કળિયુગના કામક્રોધાદી મેલને ધોનાર છે. તેથી સર્વેજનો આ શતશાસ્ત્રનું પ્રેમપૂર્વક શ્રવણ કરો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શતાનંદ મુનિના મનોરથ સિદ્ધ થયાનું વર્ણન કર્યું. એ નામે ત્રીજો અધ્યાય પૂર્ણ થયો.